నివసతి దేహి తావత్ పృచ్ఛతి కుశలం దేహి గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. గజ గోవిందం గజ గోవిందం గోవిందం గజ మూఢమతే గజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అవేనో జే శ్లోక్ చేతే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహా పాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అర్థ సమజాయి గ్యో? અર્થ પછી કહીશું. આ શ્લોકમાં જો સમજાય તો અમૃત જેવી વાત છે, ન સમજાય તો જરાય ગમે નહીં એવી વાત છે. થોડીક કલ્પના કરો, રાત્રિના 8-10 વાગ્યા છે, પિતાનું અવસાન થયું છે, એનું નિશ્ચેતન શરીર એક ઓરડામાં ઘરની વચ્ચે જ ફ્લોર ઉપર ધરતી ઉપર સુવડાયું છે, શ્વેત વસ્ત્ર ઓઢાડ્યું છે. બિહામણી રાત છે, પરિવારના બધા સભ્યો આજુબાજુ બેઠા છે, વૃદ્ધ માતા પિતા બેઠા છે, ત્રણ પુત્રો બેઠા છે, ત્રણ દીકરાની વહુઓ બેઠી છે, દીકરાઓની માતા એટલે ગયા છે તેમના પત્ની બેઠા છે. સ્તબ્ધ વાતાવરણ છે. દરેકના મનમાં શું ચાલતું હશે એનો ચિતાર વિચારો. શંકરાચાર્યજી આ શ્લોકમાં સંસાર કેવો સ્વાર્થી છે એનું નિરૂપણ કરે છે. સ્વાર્થની સાથે એનું વાસ્તવિક રૂપ એક સંન્યાસી વર્ણવે છે. સંન્યાસી છે એ સંસારને કાંઠે ઊભા છે એટલે એ બધું જોઈ શકે છે. પ્રવાહમાં જે તણાતા હોય એ બધું જોઈ ન શકે. સંસારની ઘટનાઓ અનુભવે છે સંસારી, છતાંય બધું જોઈ શકતા નથી અને સમજી શકતા નથી. જેનું મૃતક શરીર પડ્યું છે એ વ્યક્તિ પરિચિત છે કે અપરિચિત, એ કયો? બધું બરાબર બોલવાનું, મૌન નહીં રહેવાનું. જે આજુબાજુ બેઠા છે એની અતિશય પરિચિત વ્યક્તિ છે કે અપરિચિત વ્યક્તિ છે? જાણીતી વ્યક્તિ છે, વડીલ છે ઘરના, પુત્રોના પિતા છે, પત્નીનો પતિ છે, મા બાપનો દીકરો છે, 60-70 કે વર્ષની ઉંમર છે અને દેહ મૂકીને ગયો છે, મૃત શરીર પડ્યું છે, રાત્રિ છે. પણ વિચાર કરો, સમૂહમાં બધા બેઠા છે, કદાચ શોક હશે, દુઃખ હશે, બધું હશે, પણ એકલું એમની પાસે બેસવા કોઈ રાજી નથી. કેવી વાત શંકરાચાર્યજી પકડી છે કે વિચાર કરતા મૂકી દે છે. સમૂહમાં બધા બેસશે, એકલું કોઈ બેસશે નહીં. કેમ, શા માટે નથી બેસતું? એકલું કોઈ નહીં બેસે એની પાસે. બોલો, એનો જવાબ શું? બોલો. ડર લાગે છે. તમે જુઓ, એકલું કોઈ બેસવા તૈયાર નથી, ડર લાગે છે. આવી રીતે કોઈ ગાય ભેંસ પશુ મરી ગયું હોય તો કોઈ ડરતું નથી. વિચાર કરો કે માણસ છે કેટલો ભયંકર પ્રાણી છે. અમેરિકામાં ન્યુયોર્કમાં એક પ્રાણી સંગ્રહાલય છે. આખું પ્રાણી સંગ્રહાલય તમે ફરીને બહાર નીકળો ત્યારે છેલ્લે એક કમરો હોય છે, અને કમરામાં મોટો અરીસો મૂક્યો છે માણસની સાઈઝનો, અને એના ઉપર લખ્યું છે કે તમે આખું પ્રાણી સંગ્રહાલય ફર્યા, ભયંકર પ્રાણીઓ જોયા, પણ હવે તમે વિશ્વનું અત્યંત ભયંકરમાં ભયંકર પ્રાણીની સામે ઊભા છો. માણસ છે. કોઈ ગાય ભેંસ મરી ગઈ હોય તો આપણને એની પાસે રાત્રે નીકળતા ડર નથી. મરેલો સિંહ પડ્યો હશે ને, ક્રૂર છે, તોય ડર નથી લાગતો. અને માણસનું શરીર પડ્યું હશે મૃતક, તો જો અચાનક ક્યાંય આમ ભેટો થઈ ગયો તો ચીસ નીકળી જશે. તો બધા પ્રાણીઓમાં ભયંકર કોણ થયો? અરે, ગાય ભેંસ મરી ગઈ હોય, બે દિવસ ત્રણ દિવસ થઈ ગયા હોય, તોય એ પેલા હરિજન લોકો બે ત્રણ દિવસે પણ એને ચામડું એકલો એકલો ઉતરડે તોય એને કોઈ દિવસ ભય નથી લાગતો કે આ ઊભું થઈને મને શિંગડું મારશે. માણસની પાસે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. ચાલો અપરિચિત વ્યક્તિઓ અજાણ્યા લોકો ન ઉભા રહીએ, પણ ઘરના લોકો કેમ ના ઉભા રહીએ? એ શંકરાચાર્યજી વાત કરે છે. યાવત પવનો નિવસતી દેહે, પવન એટલે પ્રાણ, જ્યાં સુધી શરીરમાં પ્રાણ વસે છે આટલો ટુકડો, તાવત પૃચ્છતી કુશલમ ગેહે, ત્યાં સુધી જ બધા તમારી સાથે વાતચીત કરે છે અને તમારો કંઈ ભાવ પૂછે છે. ગતવતી વાયો, ગતવતી એટલે ચાલ્યો ગયો, પ્રાણના ચાલ્યા જવાની સાથે દેહા પાયે શરીર થોડુંક પેલું થઈ જાય. ભાર્યા બિભ્યતી, ભાર્યા એટલે પત્ની, બિભ્યતી એટલે ડરે છે, તસ્મિન એટલે તે કાય એટલે શરીરથી, એ શરીરથી પત્ની પણ ડરે છે, માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ. મૂઢ મતે કેટલું વાસ્તવિક વાત કરી છે. બીજા તો હજી ડરે સમજી લ્યો, પણ પતિ પત્નીનો સંબંધ કે જે એકબીજાનું મોઢું જોયા જોયા જ કરતા હતા, થાકતા નહોતા, તો આજે એની પાસે, આ તો પત્નીનું લખ્યું છે પણ પત્ની ગુજરી ગઈ હોય તો પતિ પણ એકલો નહીં બેસે. એકબીજા એકબીજાના હાથમાં હાથ લીધા હતા, સાત સાત ભવના સાથે રહેવાના સંકલ્પ કર્યા હતા. માણસ મોહમાં કેવું કેવું બોલી નાખતો હોય છે તમને ખબર છે, અને આજ હવે એની પાસે બેસવા કોઈ તૈયાર નથી. પુરુષ મરી ગયો હોય તો સ્ત્રી બેસવા તૈયાર નથી, સ્ત્રી મૃત્યુ પામી હોય તો પતિ બેસવા તૈયાર નથી, એકલો નહીં બેસે, ડર લાગે છે, એનાથી માર્મિક વાત પકડો કે સ્ત્રી અને પુરુષ એનું આકર્ષણ શેનું હતું? શરીરનું જ હતું ને? તો જે શરીરનું આકર્ષણ હતું, શંકરાચાર્ય કે સામે પીડ્યું છે, વિચાર કરો, એ શરીર સામે પીડ્યું છે તો આકર્ષણ ક્યાં ગયું અને આટલો બધો ભય કેમ છે? માટે આગલા શોકનું અનુસંધાન છે કે તમે જે સુખતઃ ક્રિયતે રામા ભોગ, જે સ્ત્રી પુરુષના અરસપરસના આકર્ષણો શરીરના છે, રૂપના છે, તો એ શરીર સામે પીડ્યું છે તો આકર્ષણ તો ખતમ થઈ ગયું. વાસ્તવિક સ્વરૂપ વિચારો કે આ શરીરમાં તો આવું હેત રાખવા જેવું ખરું કે જે પ્રાણ જતાની સાથે જ આટલું ડરાવનું લાગતું હોય, તો એ શરીરના આટલા બધા આકર્ષણ, આટલું બધું હેત, આટલી બધી મોહ, આટલું બધી વાસના, એ રાખવાની શું જરૂર છે? વિચારો, જે શરીરને ચાહ્યું તો એ શરીર કેટલું ભયંકર છે, કેટલો સુંદર ચહેરો લાગતો હતો, બોલતા હતા તેમ કહેતા હતા ફૂલ જરે છે, અને આજે આ શું છે? થોડીક આ પિક્ચરાઇઝેશન મનની અંદર, ઇમેજિનેશન કે આ મરણ ઘરમાં શરીર પડ્યું હોય, પત્ની પણ બેસવા તૈયાર નથી, બધાને ડર છે. શું ડર છે એ ખબર નથી, એમ જ છે કે હવે આ કંઈ હેરાન કરે, આ હમણાં કંઈ ઊભો થશે, ખબર નહીં, એ શબ્દમાં વ્યક્ત નથી થતું, પણ બેસી નથી શકતા. અને ફળિયામાં જ કૂતરું મરી ગયું હોય તો કે વાંધો નહીં, ભલે પડ્યું, સવારે નાખી આવશું, કોઈ નથી કાંઈ થતું. બળદ મરી ગયું હોય, ગાય મરી ગઈ હોય, ભેંસ મરી ગઈ હોય તો કંઈ રાતે રાતે નિકાલ કરવાનો કે એવું કંઈ નથી હોતું. તો આ માણસ શરીરનું આટલું બધું આકર્ષણ, શંકરાચાર્યજી કે વિચારો, આગળ કહ્યું તો કે મળમૂત્રની કોથળી છે, એ તો છે હશે, પણ આ તો એના કરતા આ મળમૂત્રની કોથળી કહીએ અને ઘણા વિચારકો અને બહુ સામાજિક સોશિયલની વાતો કરનારા વેવલા જે છે એ લોકોને ન રૂચે આવું આવું શું કયો છે. આને કોણ રોકી શકશે? એ સામાજિક વિચાર કરવા વાળાને કે તું બેસ લે, તો એને યકી થઈ જાય, બોલો, એને કરો ને વિરોધ, વિરોધ કરો, લ્યો બેસો, એમાં કઈ ના પાડી શકશે? તમે મળમૂત્રની વાત જવા દો, કોથળી છે, મળમૂત્રની કોથળી છે, એ બધી નિંદા કરે છે, એ જવા દો. શંકરાચાર્ય અદભુત વાત લઈ આવ્યા, એ કે એ તમને નથી રૂચતું તો ચાલો કાંઈ વાંધો નહીં, આ શરીર કેવું છે એનું રૂપ બતાવો, આ એવું ને એવું શરીર પીડ્યું છે, બેસવા તૈયાર નથી. પ્યારે પ્યારે પ્યારે કરીને હોઠ સુકાતા નહોતા તો શું થાય છે? ત્યારે માટે શબ્દ ઇંગ્લિશમાં જે છે બહુ સારો તમે વાપરો છો, પણ મને બોલતા સંકોચ થાય છે એટલે બોલતો નહી. આ સામે પડ્યું છે, લ્યો આ શરીરના હાલ કેવા છે, માણસ શરીરના હાલ કેવા છે. એ શંકરાચાર્ય શ્લોકનો અર્થ મગજમાં આવી ગયો ને, કે પ્રાણ જતાની સાથે જ એ શરીરને ચાહનારા આજે એ શરીરથી ડરે છે. શંકરાચાર્યજી કહે છે ભાર્યા બિભ્યતી તસ્મિન કાય, ભરતા બિભ્યતી, એમ કહ્યું ને પતિ પણ ડરે છે, પત્ની પણ ડરે છે. બહુ અદ્ભુત વાસ્તવિક શંકરાચાર્યજી વાત નિરૂપિત કરે છે કે આ સંસાર એ મોહ રાખવા જેવો નથી અને ગોવિંદનું ભજન કરી લેવા જેવું છે. જે સ્ત્રી પુરુષનું તમે માળા ફેરવો છો, ગુણાતીતાનંદ સ્વામી કે છે ને કે આ જીવ અખંડ વિષયોનું જ ચિંતવન કરે, નવરો પડે શું એમને, બસ વિષયોનું જ ચિંતન કરે, વિષયોનું, સ્ત્રી પુરુષનું ચિંતન કરે, સ્ત્રી પુરુષનું, પુરુષ સ્ત્રીનું. બહુ સત્ય ઘટના કહું છું. ચાર પાંચ વર્ષ પહેલા મારી પાસે એક ભાઈ આવ્યા, મને કે સ્વામી મારે તમારું થોડું કામ છે. મેં કીધું આ ભાઈ કામ હોય તો આવો બેસો બોલો. મને કે મને એમ થાય છે કહું કે ન કહું. મેં કે તો શું કામ આવ્યા? ના ના, કેવું તો છે પણ કહેવાનો કામ સંકોચ થાય છે. મેં કયો? એટલે એ ભાઈ કે એમના બાપુજી 3 મહિના પહેલા અવસાન થયું છે, મૃત્યુ પામ્યા છે, એક્સપાયર થઈ ગયા છે. એટલે કે પિતાજી જતા રહ્યા એને 3 મહિના થઈ ગયા છે. એટલે મને એમ કે એનો શોક હશે, દુઃખ હશે બિચારાને. હાલ જુદી જ વાત કાઢી. મને કે ભૈયા ગયા અમારા પરિવારમાંથી પિતાજી, એના 3 મહિના થઈ ગયા છે, પણ એક તકલીફ છે. શું? એ રાત્રે દાદરા ચડતા હોય એવો અવાજ આવે છે, ઉપલે માળે આમ ચાલતા હોય તો એની જે ચાલવાની સ્ટાઇલ, એવા ધબ ધબ ધબ ધબ ધબ ધબ અવાજ આવે છે. બાથરૂમમાં કોગળા કરતા હોય, ગળું ખંખવરતા હોય, બાલટી ઢસડતા હોય, નળ ચાલુ બંધ કરતા હોય, પાણી ખખડતું હોય, ખોખારા ખાતા હોય, આવા અવાજ આવે છે. અને ખોખારો તો જાણીતો જ હોય બાપુજીનો. મેં કીધું એમાં શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ બધા ઘરમાં ડરે છે. મેં કીધું તમે ડરવાનું શું, બાપુજી છે ને? મને કેમ વાત કરો છો? જોઈએ તો વાત વાત પકડો મજાની. મેં કે તમારા પરિચિત છે ને, તમારા બાપુજી છે ને, એમનું બાંધેલું ઘર છે ને, એના ઘરમાં આંટા મારે એમાં તમને વાંધો શું છે? તમે એના દીકરા છો. મને કે શું વાત કરો છું? મેં કહે ચાલો તમે તો દીકરા છો ડરો, પણ તમારા મમ્મી એ તો તમારા પહેલા એમની સાથે હતા અને એમને લીધે જ આ બધું ઘર વસ્યું ને આ બધું થયું, ને એમનો સંબંધ તો તમારા કરતાં પણ નજીકનો વધારે ગણી શકાય. તો એ પણ ડરે? મને કે એ વાત જ જવા દો. એ તો એટલા બધા ડરે છે તો દિવસે આમ બાથરૂમમાં જતા ડરે છે. મેં કીધું એમના તારા મમ્મી ડરે, તમે ડરો, બધા બધા સ્વામી એવા ભયભીત થઈ ગયા છે. અને એ ગમે ત્યારે ગમે ત્યારે એક બે દિવસે એક બે દિવસે આમ થાય જ છે. આનું શું કરવું? મેં કે શું કરવું એ તો પછીની વાત છે. પછી એને મેં જે કરવું તે કીધું, તો હું વિચાર કરતો થઈ ગયો. મેં કીધું આ જો ઘરના બાપુજી છે, પણ હવે એ જ બધા એનાથી ડરે છે. જોયું સંસારનું સ્વરૂપ? નહીં તો ડરવાનું કારણ શું કઈ છે? રાજી થવું જોઈએ. ઓહો, બાપુજી પધાર્યા ને, રાજી થવું જોઈએ. રાજી કેવા ભાગ છે, બાપુજી પધાર્યા. લ્યો હામો હોકારો કરો છો, બાપુજી કેમ છે? રામ રામ. અરે જીવ ન આલે, આમાં કોઈ અપવાદ નહીં હોય, આ વાસ્તવિક વાતો છે. અને એમાંય જો કોઈનામાં પ્રવેશ કરી અને એને કંઈક ખાવું હોય પીવું હોય, મારે ચા પીવી છે, મારે ભજીયા ખાવા છે, કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, કે મારે કાળિયા આંબાની કેરી ખાવી છે, ફલાણું, એવી જો માગણી કરે તો બધું ઠીક છે, લાવીને આપે, પણ શા માટે આ બલા છૂટે? અને વારે વારે જો આવવા માંડે તો પછી એવા મંત્ર તંત્ર એવા ભૂવાઓ વરાળે, કે પછી આપણે લોકો હોય તો શ્રદ્ધા સત્શ્રદ્ધાવાળા હોય તો હનુમાનજીને મંદિરે લઈ જાય અને ત્યાં હનુમાનજીના સ્તોત્ર ને એ બધું એ નારાયણ કવચના પાઠ કરી, અથવા એના જાણતલ કે એવા કોઈ પુરુષો હોય એમની પાસે જઈને એમ કે ભાઈ આ તમે ગમે તેમરે કાઢો બાપા ને મરચાની ધોવાડી દો ભાગે અમારો, હમ શીશામાં પૂરી નાખ્યો ગમે ત્યાં પાતે રે બેસાડી રૂડા, પૂજન થતા ને જ્યાં લગી રે જ્યોત સચેત. આત્મામાં શરીરમાં જ્યોત પ્રાણ છે. પાટે રે બેસાડી રૂડા, હે પૂજન થતા ને જ્યાં લગી રે જ્યોત સચેત, દેહ રે વિનાયનો એકલો આત્મ જો આવે તો. દેહરે વિનાયનો એકલો આત્મ જો આવે તો હે તગડી મૂકે છે કહીને પ્રેત હેતુ રે વિનાનાન હોય હે તયા જગમાં હેતુ રે વિનાનાન હોય હે જીવતા હતા ત્યાં સુધી અમારા બાપા છે અમારો પ્રાણ પ્યારા પતિ છે અમારા પ્રાણ પ્યારી છે અમારો વાલો કુળ દીપક છે બધું પણ શરીર વગર જો કોઈ નામ આવીને એમ કે ભાઈ એ જરા મોહનથાળ આપજો રસપુરી ખવડાવજો હા ક્યાંથી આવ્યા અને એમાંય તમને વાત કહું કે પ્રવેશ કરે છે એ વાત જવા દો પહેલી વાત આપણે શું જોઈએ કે દેખાતા નથી અવાજો આવે છે બીજામાં એ બોલે છે અને માગણી કરે છે પ્રવેશ થઈને આવે છે એક એક ડગલું આગળ વધશું અને ઓથેન્ટિક વાત કરશું જો કે ઓથેન્ટિક ઘણી છે પણ પછી ઘણા લોકો એમાં વિચારે ચડી જાય કંઈક બીજું થઈ જાય એટલે આપણે બધું નહીં કહીએ રાત બગડી જાય ઘણાની હા શું એટલે પછી બધું નથી કહેવાનું પણ બહુ થોડું થોડું કહી એટલે હવે ત્રીજી વાત ત્રીજો સ્ટેપ કે એમાં જો સામા મળે પૂર્વના શરીરે એઝ ઇટ ઇઝ એવા જ કપડાં એવો જબો શર્ટ જે હોય પહેરતા હોય એ પહેરી અને સામા મળે આમ તો શું હાલત થઈ ગયો વિચારો વિચારો વિચારો બિલકુલ વાસ્તવિક વાત છે ને એક એકને બે જેવી વાત ગમે એટલા હાલો એમાં અપવાદ છે એ હવે ધામમાં વૈયા જાય પણ જો કોઈ સાધુ સંત આવીને મળે તો આનંદ આનંદ થઈ જાય કે વાહ વાહ એ આખી વાત જુદી છે એ દિવ્ય દેહે આપણને દર્શન આપવા આવ્યા છે બાકી સંસારનું સ્વરૂપ જોઈ ગયું ગમે એવા હોય બાપુજી હોય કે ભાઈ હોય કે કોઈ જો આમ સામે મળે ખેતરમાં કામ કરવા ગયા હોય આમથી શેઠેથી હલાવતા હોય બાપુજી ભાગે હો કોદાળી પાવડો મૂકીને ભાગે કે નહીં સાચું કે સાચું અને તમે ઘરમાં એવી રીતે બેઠા હોય તો બાપુજી કે કોઈ ભાઈ કે વયો ગયો અને અચાનક તમે ઝૂલતા હોય ને આમ છાપું વાંચતા હોય આમ જો ના હું બધું વાપરે હે શું થાય બોલો અરે એક તમને વચ્ચેની અધવચ્ચેની પણ આને જોડો તો જોડાઈ જાય એવી વાત તમને અસલ થઈ જાઓ અસલ વાત કહી દઉં એ લગ્ન થયા છે અને બે પાંચ વર્ષ થઈ ગયા છે એમાં અચાનક પત્નીને શું સૂજ્યું તે એના પતિને કે હું તમને એક વાત પૂછું તમે કહેતા હોય પૂછું અરે પૂછને પૂછું હા પૂછું જો આપણે લગ્ન થયા અને પરણીને હું અહીં પહેલી વાર આવી પછી ગણે થાપણ આગળ આપણે બેઠા અને પહેલી વાર મેં મારો ઘૂમટો ઉઠાવ્યો અને તમે મારું મોઢું જોયું ત્યારે તમને કેવું લાગ્યું હતું બોલો કે ખુદાની કસમ હો તેદી મને જો હનુમાન ચાલીસા ન આવડતા હોત તો મરી જ ગયો હોત આ હનુમાન ચાલીસા બોલ્યો તો જીવતો રહ્યો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય લગ્ન થયા ને 15 વર્ષ થઈ ગયા હજી શ્વાસ હેઠો નથી બેઠો કે એમ આમ જે મૃત્યુ પામ્યા હોય એ જો સામે આવી જાય તો હનુમાન ચાલીસા ચાલુ થઈ જાય દરેક નહીં હા આ ચર્ચિલ તો કેવો ખેપાની માણસ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બ્રિટનનો અને કેવો મુસ્તદી અને કેવો આમ નાસ્તિક કશું માને નહીં એવો એ અમેરિકા ગયો હતો વ્હાઇટ હાઉસમાં એના ઉતારો આપ્યો હતો ઐતિહાસિક વાત બેઠો હતો અને કંઈક ફાઇલામાં આમ જોતો હતો એમાં અચાનક એની નજર ગઈ સામે ખુરશી ઉપર લિંકનનું ભૂત બેઠું હતું લિંકન સામે બેઠા હતા અને એ વ્હાઇટ હાઉસમાં જે જે કોઈ થયા છે એની બધી ઘટનાઓ ઘણી વાર છાપવામાં આવી છે લિંકન ફરતા ઘણાને દેખાય છે બીજા પ્રેસિડેન્ટ દેખાણા છે તો લિંકન ખુરશી ઉપર બેઠેલા અરે ચર્ચિલ ભાગ્યો છે કાંઈ નહીતર એને હે હેલો મિસ્ટર હા હરો એમ કરવું જોઈએ ને લિંકન અરે વાત કરી લેવી જોઈએ ને કે તમને કોઈને મારી નાખ્યો શું કામ મારી નાખ્યો શું કાંઈ વાત કરવી આવો કેમ છે કાંઈ આમાં પ્રશ્ન પૂછતો નથી તમે કરો કાંઈ ભાગ્યો છે ફાઇલ ફેંકીને સામે જ બેઠા હતા, કોઈની હિંમત નથી આવતી વાત કરવાની. મહાપુરુષ દાસ સ્વામીને આપણે બહુ સરસ વાતો નાની બુક આવે છે, ખરેખર વસાવવા જેવી ઘરમાં, એ તો છે જ, એટલે ઘણા એ વસાવી હશે, વાંચવા જેવી પણ. અત્યારે અહીંયા આપણે ગુરુકુળમાં રાત્રે એ જ વંચાય છે. એ મહાપુરુષ દાસજી સ્વામી માણસા ઉના પાસે ગામ છે ત્યાં ગયેલા અને મંદિરમાં ઉતરેલા. ત્યાં એ માણસાનું મંદિર વાલેરા વરુ એક વખતનો ભયંકર બહારવટીઓ એ ગુણાતીતાનંદ સ્વામીના જોગે એ સત્સંગી થયા અને બારવટું મૂકી દીધું અને પરમ ભક્તરાજ થયા, કે જેનું નામ લ્યો તો તમારા દનૈયા સુધરી જાય એવો. કોઈને આશીર્વાદ આપે તો દીકરા થાય, પારણિયા બંધાવે એવો એક વખતનો બહારવટીઓ આવો થયો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા કરતા સંતના શરણે શ્રીજીના પ્રતાપ. ત્યાં મહાપુરદાસ સ્વામી મંદિરે આવ્યા છે, એમને સીધું સામાન આપ્યું, જમાડ્યા, બધી વાત કરી. પછી કીધું એમણે કે સ્વામી મારે પ્રાચીને પીપળે જવું પડશે. તો કે કાં? તો કે અમારો મોટો દીકરો ધામમાં ગયો પણ એમાં અસદગતિ થઈ છે. તે અમારે દરબારોમાં એવું હોય કે દિયર વટું થાય, એટલે જે મોટાની પત્ની હોય એ પછી દિયર સાથે પરણી જાય, એટલે મારો નાનો દીકરો ભગવાન વરુ એની સાથે અમે એની ઘરવાળીને પરણાવી દીધા. અમારે ક્ષત્રિયોમાં રિવાજ હોય તો રાત પડે અને એ મારા નાના દીકરાને અને એની ઘરવાળી એને એ મોટો દીકરો આમ ફરતો દેખાય છે. હવે એ અમને કોઈને નથી દેખાતો, એ બે જણાને દેખાય છે અને બે બહુ ડરે છે. હવે પેલાનો ભાઈ છે, આમાં બે વસ્તુ મારે કહેવી, પેલાનો ભાઈ છે ડરવાનું શું, પણ જો ડરે છે પેલાનો, પેલીનો પત્ની છે એટલે પતિ છે એ ડરે છે. એટલે રાત દિવસ એ જે ડરે છે ને એ સ્વામી આવું છે બધું રાખવા તૈયાર છે કોઈ? નહીં તો ઘરે આંટો મારવા આવે શું વાંધો? કારણ કે ન્યા સ્વામી હવે બે ડરે છે તો એની મુક્તિ કરવી પડશે. કાંઈ સ્વામી કે માળો એ હરિભગતને કેમ આમ થયું? એટલે સ્વામી તો પ્રતાપી, એમની પાસે દામોદર કરીને એક સાધુ, એને કે દામોદર દાસ હા હાલો હું તમને સમાધિ કરાવું છું, સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ, શ્રીજી મહારાજને પૂછી આવો, રોકડી વાત. આ સ્વામિનારાયણ સંપ્રદાય શું છે, ન મનાય હોય જેવું છે એવું બધું કહેવાતું નથી, બધું કહેવાય તો મનાય પણ નહીં, આ જે કહીએ એટલું તો માનીએ. મહાપુરુષ દાસજી સ્વામે દ્રષ્ટિ કરી, ચપટી વગાડી, પેલા દામોદર દાસને સમાધિ થઈ, સડ સડ સડાટ ગયા અક્ષરધામમાં. શ્રીજી મહારાજ કે જય સ્વામિનારાયણ મહારાજ, હા આવો સાધુરામ આવો. એ મહારાજ હા વાલેરા વરુણ મોટો દીકરો એનો આપ તકલીફ થઈ છે, શું થયું? મહારાજ કે એ અહીંયા ધામમાં નથી આવ્યો, અક્ષરધામમાં નથી આવ્યો. પણ મહારાજ એ તો સત્સંગીને સત્સંગીનો દીકરો, આ વાત બરાબર છે, પણ એ અક્ષરધામમાં નથી આવ્યો, કૈલાસમાં ગયો છે. એટલે કૈલાસમાં તપાસ કરો કેવા કેવા ખાતા. આપણે બધા ગણે નથી ને, આજે વેદાંતાચાર્ય હોય ને ગોલ્ડ મેડલિસ્ટ હોય ને તોય આ બધું ધામનું નવું બધી વાતો કરે તો ન માને. ધામ શું જુદા જુદા હોય ને, આ બધા વાડા હોય, તારો બાપ છે તે કોણ, શું કરવું એનું છે એનું શું કરવું, બધી ભૂમિકાઓ છે જુદી જુદી, બધી ભૂમિકાઓ છે ને, બદ્રિકાશ્રમની ભૂમિકા હોય, કૈલાસની ભૂમિકા હોય, બધા દેવદેવના જુદા જુદા સ્થાનકો હોય જ, તમને સમજાય નહીં એટલે બધું ઉડાડી જ મૂકો. તો ઓલા લોકોને કંઈ લખવાના કંઈ શોખ હતા? કૈલાસમાં છે ત્યાં, અહીંયા નથી. પણ મહારાજ એવું કેમ થયું એ હોત વાત જાણવા જેવી છે. આ એટલે કે એમાં એવું છે કે એ એના મામાને ત્યાં ગયો હતો ત્યારે એના મામાએ એને દારૂ પાયો હતો, એટલા માટે અક્ષરધામમાં નથી આવ્યો, એ કૈલાસમાં ગયો છે. બોલો, એક નિયમ ધર્મ ચૂકી જાય તો અક્ષરધામ કેટલું છેટું પડી જાય છે, એ બધાએ બહુ ગાંઠ વાળવા જેવી છે કે એ તો કૈલાસમાં ગયો છે. પીધો નથી, પાયો હતો મામાએ, એને પાયો તો એટલે એ અહીંયા નથી, શરીર અભડાઈ ગયું. કૈલાસમાં છે ને શિવજી પાસે એ બધા થોડુંક નશા બસા વાળા હોય છે, એટલે અમે ત્યાં છીએ. એટલે ત્યાં તપાસ કરાવો. તારે સાધુ પાછે આવ્યા, કેમ થયું? કે સ્વામી મહારાજ આવી વાત કરી છે. મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ. હા, શ્રીજી મહારાજે કહ્યું કૈલાસમાં છે ને આવું થયું. સારું, જાઓ કૈલાસમાં, જો ડેસ્ટિનેશન બદલ્યું. પ્લેન ઉડતો હોય ને ડેસ્ટિનેશન બદલે ને બધે. સીધા સમાધિ કરી ગયા કૈલાસમાં. મહાપુરદાસ સ્વામી કીધું જાઓ કૈલાસમાં અને શિવજીને મારા જય સ્વામિનારાયણ કહેજો. એ ગયા દામોદરદાસી આવીને, શિવજી તરત કીધું પધારો પધારો સાધુરામ પધારો. મહાપુરદાસ એમ જય સ્વામિનારાયણ કીધા. અરે જય સ્વામિનારાયણ, વાલા આવો આવો, શું છે? તો કે વાલેરા વરુણ દીકરો, મોટો દીકરો મૃત્યુ પામ્યો છે, અહીંયા આવ્યો છે. તો હા, અહીંયા છે, અહીંયા આવ્યો છે. તો કે એ રાતે ત્યાં દેખાઈ દે છે. હા, એ અહીંયા આવ્યો છે, રાતે રાતે નીકળી જાય છે. શિવજીએ કીધું કે અહીંયા છે, દિવસે હોય છે, રાતે નીકળી જાય છે અહીંથી. તો કે ત્યાં નીકળી જાય છે એટલે ઘરે આવે છે ને, અને ત્યાં લોકો ભય લાગે છે. તો ઓલા સ્વામી કે મહાપુરદાસ સ્વામી કીધું છે કે ના પાડી દો ને, આવા દેતા નહીં. હવે સારું કે હું ગણને આડા મૂકી દઈશ, એટલે હવે નહીં નીકળવા દે, હવે અહીં રહેશે. જાઓ સ્વામીને કહેજો મારા જે સ્વામીનાય, અને હવે એને અમે નહીં નીકળવા દઈએ. શું શું અહીંયા મર્મનો વિચાર કરો. જો તમે સમજદાર હો તો થોડુંક તરત તમારા હાર્ટબીટ ચૂકી જવાય એવી વાત. હવે અમે નહીં નીકળવા દઈએ. ત્યાં રોકાઈ ગયા ને. આ વર્ષો જે જાજા નથી, હજી કૈલાસમાં હશે. અક્ષરધામ કેટલું છેટું થઈ ગયું વિચાર કરો. હવે ક્યારે છૂટે, કોણ છોડે, ક્યારે ફરી સત્સંગનો જોગ થાય, ત્યારે કેવા સાધુ મળે, કેવું જીવન જીવાય, અને ક્યારે હવે અક્ષરધામનું દ્વાર ખુલે. યુગો નીકળી જાય ભાઈ, નાનકડી ભૂલ અને કેટલી સજા. હવે ક્યારે, હજી કૈલાસમાં જશે. હવે એને એ સહજાનંદ સ્વામીનો જોગ, આ સત્સંગ, આ દિવ્યતા. એકવાર દારૂ પીવડાવી દીધો, બોલ. બહુ વિચારવાનું, કયું છે એ પ્રમાણે કરવું, ડાપણ ના કરાય. જો સુખ જોઈતું હોય, એટલે આવ્યા ને પછી કહ્યું કે આવી રીતે વાત કરી છે. સારું, એટલે કીધું કે હવે તમે પ્રાચી જતા નહીં અને તમે જોજો, કાંઈ હવે આવશે નહીં. અને પછી બીજે દિવસે કહ્યું કે ના સ્વામી, હવે કોઈ દેખાતું નથી. બસ ત્યારે જાઓ, હવે ત્યાં કૈલાસમાં રહી ગયા છો અને તમારે પ્રાચી જવાની જરૂર નથી. એટલે એક બે વસ્તુ ને, એક અક્ષરધામ કેટલું છેટું પડી જાય, નિયમ ધર્મ ચૂકી હતો, અને બીજી વાત કે ગમે તેવા સારા હોય તો ઘરમાં ફરીથી કોઈ રાખવા તૈયાર નથી. ભાર્યા વિદ્યતી તસ્મિન, આખો પરિવાર ડરે છે. શંકરાચાર્યજી કહે છે આવા સંબંધો છે અને આવા શરીર જે આકર્ષિત માનીને બેઠા છે, આકર્ષણનું કેન્દ્ર રાખ્યું છે, શરીર આવા છે, સંસારના આવા સંબંધો છે. માટે એ સંબંધોથી પર થઈ ગોવિંદનું ભજન કરો, શંકરાચાર્યજી કહે છે. એને કેટલી કરુણા આવશે સાધુ સંતને, તો ત્યારે આવું લખ્યું ને, નહીં તેને ના લખવાની તો શું, કંઈ ડરાવવાની થોડી એમને, કંઈ રાજીપો છે. છતાં આપણે એવા મૂડ છે કે આપણે કંઈ માનતા નથી, અને માનતા નથી એટલે કેટલી હદ સુધી તમે જુઓ. વિદ્વાનો લોકો બેઠા બેઠા શું કામ કરવાનું ખબર, શ્રદ્ધા તોડવાનું કામ. આ બહુ ભણી જાય ને એ લોકોની શ્રદ્ધા તોડવાના જ કામ. આ સ્તોત્ર શંકરાચાર્યનું રચેલું છે. તો બેઠા બેઠા વિદ્વાનો શું કે ખબર, આ શંકરાચાર્યનું સ્તોત્ર હોવું જ ન જોઈએ, હોય જ નહીં,